સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલરૂપિણી ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલ દેચિદોર્વિલસિતં નૃણાં પરમ મંગલમ વક્ત્રમ મંગલક્રોચ્ય પાદે ચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જીવમાં સ્વભાવ પીડ્યા છે પણ દેખાતા નથી તે ઉપર વાત કરી જે બાદશાહે મીંદડી પાળેલ તે કુરાન વાંચે ત્યારે મીંદડી મસાલ લઈને ઊભી રહે. પછી લવાને પૂછ્યું જે સ્વભાવ બડા કે સંગ બડા ત્યારે લવો કહે સ્વભાવ બડો. ત્યારે બાદશાહે લવાને કહ્યું જે મીંદડીને મસાલ જાળવાનો ક્યાં સ્વભાવ છે પણ સંગે કરીને ઊભી છે માટે સંગ બડો. ત્યારે લવો કહે સ્વભાવ પણ બડો. ત્યારે બાદશાહ કહે સ્વભાવ કેમ બડો એ દેખાડ. એટલે વળ તે દિવસે લવો ઘડામાં ઉંદર ભરીને લાવ્યો અને જ્યાં મીંદડી મસાલ લઈને ઊભી હતી ત્યાં બેસીને ઘડો છોડ્યો. તે ઉંદર નીકળ્યા ત્યાં તો મીંદડીએ કુરાન ઉપર મસાલ નાખી દીધી ને ઉપર પકડવા ઉંદર પકડવા મંડી પડી. એમ સ્વભાવ બડો તે દેખાડ્યો. તેમ આપણે પણ અત્યારે તો કાંઈ નથી પણ જ્યારે પંચવિષય સાથે ધીંગાણું થશે ત્યારે કોઈ લોભમાં, કોઈ દેહાભિમાનમાં, કોઈ લુગડામાં, કોઈ માનમાં, કોઈ સ્વાદમાં ને કોઈ સ્નેહમાં જે જેમાં મોળા હશે તે તેમાં લેવાઈ જશે. દુર્યોધનની કેળ કાચી હતી તો કેળમાં ગદા વાગી, એટલે હુંઓ તેમ જે જેમાં કાચા હશે તે વાતમાં ટોકાશે ત્યારે તેનું ઠીક નહીં રહે, માટે સ્વભાવ ઓળખીને મૂકી દેવા. સ્વામીએ સ્વભાવની વાત કરી. સ્વભાવ મૂકવો બહુ કઠણ છે. સત્સંગ મળે, સંતનો સમાગમ મળે, સારું સ્થાન મળે ત્યારે જીવને ભગવાન તરફ ચાલવાનું બળ મળે. ભગવાન સન્મુખ ચાલતા ચાલતા એમને ઘણો ફાયદો થાય, પણ અંદર રહેલા જે સ્વભાવ પ્રકૃતિ હોય એ પ્રકૃતિ જાવી ઘણી અઘરી છે. એ પ્રકૃતિ જો વહી જાય તો કામ થઈ જાય, પણ જીવને જતી નથી. એટલે આપણા સત્સંગની અંદર એવા ઘણા દાખલાઓ હોય કે એવી કંઈ પ્રકૃતિ હોય તો એ પ્રકૃતિને લઈ અને સત્સંગમાં રહેવું થોડું કઠણ પડતું હોય. એવા સ્વભાવ હોય તો સત્સંગમાં રહેવું કઠણ પડે, અને એ સ્વભાવ છે એ સૌને વાલા લાગે. વાલા લાગે એટલે ગમે, પોતાનો જે સ્વભાવ હોય એ બરાબર છે, હું સમજું છું એ બધું બરાબર છે એમ બધાને થતું હોય. મહારાજ વખતે એક મૂળજી લુવાણા હતા, બહુ ધાડપાડું હતા, નાની ઉંમર તે હોશિયાર બહુ હતા, હોશિયાર, સંચળ, કાર્ય કરવાની કુશળતા નાની ઉંમરમાં જેવું, પણ એને કોઈ સારા શિલ્પી મળ્યા નહીં. સારો માર્ગ બતાવનારા ઘણા નાના હોય અને એનામાં શક્તિ ઘણી હોય, ઘણી શક્તિ હોય તો બીજે રવાડે સડી જતા હોય, પણ એને લાઈન દોરી દેનારા જો વ્યવસ્થિત મળી જાય તો એમની શક્તિ, એમની બુદ્ધિ એ ઉપયોગ આવી જાય. ઘણાની પાસે નાની ઉંમરમાં જ રૂપિયા વધારે થઈ જાય, પણ એને જો કોઈ કહેનારું ન હોય તો દારૂને અને બીજા કોઈ વ્યસનો અને ફેલમાં એમનું જીવન બરબાદ થઈ જતું હોય, અને રૂપિયા જેટલા હોય એટલે ત્યાં વયા જાય એનું કંઈ નક્કી ન હોય. એટલે આની નાની ઉંમર, નાની ઉંમરમાંથી જ એમને એવી શક્તિ, પણ શક્તિને સારે માર્ગે વાળવા માટે એમની પાસે એવી કોઈ વ્યક્તિ નહોતી સજ્જન કે આની શક્તિનો ઉપયોગ કરી શકે. આવડી મોટી સંસ્થા હોય, સંસ્થાની અંદર બુદ્ધિશાળી વ્યક્તિઓ હોય, કોઈ કાર્ય કરતા હોય તો એને લઈ, અને મોટા સંતો હોય કે આપણને જે કોઈ માતા પિતા વ્યવસ્થિત મળ્યા હોય તો એની શક્તિનો ઉપયોગ વ્યવસ્થિત થતો હોય અને એનું જીવન એ ધન્ય બનાવી શકતા હોય. પણ આ મૂળજી લુવાણાને એવું કોઈ મળ્યું નહીં. મળ્યા તો ડાકુઓ મળ્યા, મળ્યા તો ચોર લોકો મળ્યા, મળ્યા તો ભરાડી લોકો મળ્યા, એટલે એમને રવાડે સડી ગયા. કારણ કે આ હોશિયાર હતા એટલે એનામાં મેઇન બની ગયા. હોશિયાર હોય એટલે સીધે આગળ આવી જાય. આ મેઇન બની ગયા અને એટલો બધો ગામ, આખું ગામ ભાંગે. એ જમાનામાં બધા બારવટીયાઓ ગામ ભાંગતા, પછી એવા માણસો હોય ને મારી નાખે, રૂપિયા લઈ લે, આવું કરવા મળ્યા. એનું હાલવા પણ મળ્યું. ઘણા એમ કહેતા હોય કે આ કઈ સત્સંગ રાખતા નથી અને આવું કરે છે તો પણ એની પાસે ઘણું છે, એની પાસે ઘણા માણસો એની સાથે જોડાણા, ઘણી સાધન સામગ્રી, એવા ઘોડાઓ, એ બધું એમની પાસે હતું. પણ આવો ઉપયોગ થતો એમ કરતાં કરતાં એની ઉંમર મોટી થઈ, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ બીજા જે અવતારો હતા એમને એક ઘા ને બે કટકા આવ્યો નથી, પૂરો કર્યો નથી. પણ મહારાજે એમને ન માર્યા, એમની જે પ્રકૃતિ હતી, એમના જે સ્વભાવ હતા, એમના જે એમનામાં જે એવી વૃત્તિઓ હતી એમને ટાળી અને એમને એવા મહાન ભક્તો બનાવ્યા. જોબન પગી હોય કે બીજા એવા કેટલાય ભક્તો હતા એને ભરાડીમાંથી ભગત બનાવી દીધા. તો આ મૂળજી લુવાણા એક દિવસ આમ જંગલમાં જતા હતા, મહારાજ પણ એક બાજુથી આમ આવતા હતા, સાથે સંતો હોય, કાઠી દરબારો હોય, રમણીય મહારાજની મૂર્તિ હોય, આકર્ષિત જેમ બધાનું મન થતું હોય એ મૂર્તિના દર્શન કરી અને એવા ભગવાનના ભક્તો હોય એ પોતાનું જીવન ધન્ય બનાવી લેતા હોય. કારણ કે જે ભગવાનનો ભક્ત હોય થોડોક મુમુક્ષુ હોય ને એ જ ભગવાનની મૂર્તિમાં એમની વૃત્તિ ખેંચાય. આપણે સુપેડીના ડાયા ભગતની ઘણીવાર વાત કરતા હોય તો ડાયા ભક્ત મહારાજ પાસે આવ્યા તો એમની સાથે આખા ગામના ભક્તો હતા, લગભગ 50-60 જેટલા હોય. કોઈની વૃત્તિ મહારાજમાં ખેંચાણી નહીં, ડાયા ભગતની ખેંચાણી. ભગવાનની મૂર્તિ એ હતી, બધા માણસો સામે એ હતા, પણ એ ભગતની વૃત્તિ ખેંચાણી. એટલે ભગવાન જ્યાં જ્યાં વિચરણ કરતા હોય મુમુક્ષુ હોય એ મુમુક્ષુ ભગવાનમાં જોડાતા હોય. એટલે રામચંદ્રજી ભગવાન વખતે સબરી હતી, ભીલડી હતી અને જંગલમાં રહેતી, બીજી કોઈ જ્ઞાન નહોતું, પણ એને મુમુક્ષુ હતી તો ભગવાનને ઓળખી ગઈ. રાવણ હતો એ ચાર વેદનો ભણેલો હતો, બ્રાહ્મણ હતો, એમની પાસે દેવતાઓ એમની સેવામાં હાજરા હજુર હતા, એટલી બધી શક્તિ હતી, પણ એ ભગવાનને ઓળખી ન સક્યું કે આ છે એ રામચંદ્રજી ભગવાન છે, એવી રીતે ઓળખી ન સક્યું. અને સબરી ઓળખી ગઈ. ભગવાનના દર્શન થયા, જેમ જેમ નજીક આવવાનું થયું એના હૃદયમાં શાંતિ થઈ ગઈ. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈ રહીએ રે. શાંતિ પમાડે તેને સંત કહીએ. ભગવાનના દર્શન કર્યા એના હૃદયમાં શાંતિ થઈ ગઈ, આકર્ષણ થયું, ભગવાનની નજીક ગયા. એટલે બીજા જે સાથે હતા કાઠી દરબારો એ બધા આને ઓળખતા હોય અમુક, કે આજે થોડીક મુશ્કેલી આવી, આ સામે આ બારવટીયા આવે છે, ધાડપાડું છે, એટલા શક્તિશાળી છે. આગેથી તો ઓલાને પણ એમ થતું હોય કે સામે કાંઈ લગ્ન કે જાન આવતી હોય કે એવું ભાસ્યો હોય તો આપણે લૂંટી લઈએ અને જે કંઈ હોય એ લઈ લઈએ. પણ નજીક આવતા આવતા એના મનની વૃત્તિ ખેંચાણી ભગવાનમાં થોડુંક, એટલે મહારાજ પણ એમને ઓળખી ગયા અને નામથી બોલાવ્યા. કારણ કે ભગવાન તો બધું જાણતા હોય, નામથી બોલાવી કેમ મૂળજીભાઈ એમ કહી અને બોલાવ્યા અને એમના મનની વાત જાણી ગયા. મહારાજે એમ કીધું કે મૂળજી ક્યાં સુધી તારે રખડવું છે, હવે કંઈક સારી જગ્યાએ સારે ઠેકાણે તું વળ, એવું એવા શબ્દો મહારાજે કીધા હોય. મહારાજના દર્શન કરી એમની તમામ મનોવૃત્તિ હતી શાંત થઈ ગઈ હતી. નકર તો સતત એમના હૃદયની અંદર એવું હોય કે આને મારી નાખવા છે, આનું આમ કરી નાખવું છે, આનું આમ કરી નાખવું છે, પણ એકદમ એના હૃદયની અંદર શાંતિ થઈ ગઈ. ભગવાનના દર્શન કર્યા, એમની આંખો પાવન થઈ, શબ્દો સાંભળ્યા, એમના કાન પવિત્ર થયા, ભગવાને એમના ઉપર એવી ત્રાટક દ્રષ્ટિ કરી અને એમનું જે મનોવૃત્તિ હતી ફેરવી નાખી અને એમ કીધું, મહારાજે એવો ઉપદેશ આપ્યો કે આ ભગવાને મનુષ્યનો જન્મ આપ્યો છે એ આ માટે આપ્યો છે. ભગવાને જે મનુષ્યનો જન્મ આપ્યો છે એ પેટ તો બધાય ભરે છે, તમે આ બધા ધંધા કરીને પેટ ભરો તો આ કૂતરા કાગડા બિલાડા એ તો બધા ભરે જ છે, પણ મનુષ્ય દેહની સફળતા ભગવાન મળે, ભગવાનના સંત મળે, સારી રીતે પોતાનું જીવન જીવાય એ સફળતા છે. આ તમે જે કંઈ કરો છો એ કંઈ સફળતા છે? તમે જે કંઈ કરો છો તમારા હૃદય ઉપર હાથ મૂકીને હૃદયને પૂછો કે હું જે કંઈ કરું છું એ કંઈ બરોબર છે? એટલે મહારાજના એવા શબ્દો સાંભળી એના કાન પવિત્ર થયા, એના શબ્દની અસર થઈ, કારણ કે પૂર્વે એણે કંઈક પુણ્ય કર્યા હોય પણ આવો જોગ મેળ્યો હોય, આવા સંગના પ્રભાવથી એ ભરાડી બીના હોય, એટલે મહારાજના પગમાં પડી ગયા અને માફી માગી કે અત્યાર સુધી જે કંઈ થયું તે થયું, પણ ભગવાન મને તમારે શરણે લ્યો, મને તમારો ભગત બનાવો. એટલે મહારાજ કે અમે તમને અમારો ભગત બનાવી અને આ તમારા જે સ્વભાવ છે એ અમારે તો એવા ભક્તો પાસે જવાનું હોય, એવા પદાર્થનો યોગ થાય તો તમારું મન સ્થિર રહે કે ન રહે. એટલે કીધું કે ના મહારાજ, કોઈ વાંધો નહીં આવે, મને તમારો ભગત બનાવો. એ મૂળજી ભગત મહારાજને શરણે આવ્યા અને પાર્ષદ તરીકે એ રહ્યા. એમ કરતાં કરતાં ભજન કરતા હોય, મહારાજની સાથે ફરતા હોય, ફરતા ફરતા એક ભગતની ઘેરે આવ્યા. ત્યાં સાંજે સભા થઈ, બધા ભક્તો મહારાજને મળ્યા, કુશળ સમાચાર પૂછ્યા. મહારાજે પણ બધાના સમાચાર પૂછ્યા, કેમ છે, શું છે, કોરોનામાં બધાને સારું છે ને, એવું બધાને ભલામણ કરી પૂછ્યું. ત્યારે એક જે બહેનો હતા જેમની ઘરે મહારાજ ઉતર્યા હતા, એમને એમ થયું કે મહારાજ આ ઘણા સમયથી આવ્યા છે, આપણી જે આપણી પાસે જે કાંઈ સંપત્તિ છે, જે કાંઈ છે એ ભગવાનને માટે હોય, આપણે વયા જશું પછી આ કંઈ સાથે આવવાનું નથી, માટે મહારાજ માટે કંઈક આપણી પાસે છે એ વપરાય તો સારું. તો એમની પાસે સરસ મજાનો સોનાનો હાર, સોનાના દાગીના હતા એકદમ સરસ, એટલે ડાબલો લઈ અને મહારાજને કહેવરાવ્યું કે આ અમારે ભેટમાં આપવા છે, મહારાજ તમે સ્વીકારો. ઓલા મૂળજી ભગતને મહારાજે કીધું, ઓલો ડાબલો બહેનો પાસેથી લઈ આવો અને અહીંયા રાખી ગયો. લઈ આવ્યા પછી મહારાજે સભા પૂરી થઈ ગઈ એટલે બહેનોને વાત કરી કે અત્યારે અમારે વિતરણમાં જવાનું છે, અત્યારે અમારે આ સોનાની કંઈ જરૂર નથી, તો તમારી પાસે જ રાખો, સાચવીને જરૂર પડશે ત્યારે અમે મગાવી લેવું, તો અત્યારે તમે રાખો, અત્યારે અમારે સાથે નથી લઈ જવો. મહારાજ ત્યાંથી નીકળી ગયા, પણ મૂળજી ભગતનું મન ઓલા સોનામાં લોભાણું, સોનામાં લોભાણું, એને એમ છું કે બહુ સરસ છે એવો. અને પૂર્વની જે ઓલી વૃત્તિ હતી આસુરી, ચોરી કરવાનો સ્વભાવ હતો, કે બહુ સરસ છે, લઈ લઈને તો કામ થઈ જાય. પણ મહારાજ અંતર્યામી છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એ પણ જાણે, પણ આની વિના સોના વિના રહી ન શકાય, કે મળું બહુ સારું છે. ગઢપુર ગયા, આને હખ ન થાય, મહારાજ પણ જાણે. અને મૂળજી ભગતે મહારાજને વાત કરી, મહારાજ હમણાં ઘણા સમયથી ઘેરે નથી ગયો, થોડુંક પ્રસંગ છે, કામ છે, આમ છે તેમ છે, એમ કરીને મારે હું થોડાક દિવસ ઘરે જઈ આવું, ઘરે જઈ આવ્યું એટલે મને થોડીક શાંતિ થાય અને બધાને મળી આવું. એટલે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, જાઓ નહીં. એટલે મૂળજી ભગત તો સીધા ઓલા બે જે ઓલું ઘર હતું ત્યાં આવ્યા. એટલે કીધું મહારાજને હવે જરૂર પડી છે સોનાની, મહારાજે મને મોકલો છે તો હું મહારાજને આગ નથી આવ્યો છું. સાંજે બધી કથા વાર્તા થઈ, સત્સંગ થયો, મહારાજના મહિમાની ખૂબ વાતો કરી, મહારાજ આવા સર્વોપરી છે, જેને જેને આ સ્વામિનારાયણ ભગવાન મળ્યા એનું બધાનું કામ થઈ ગયું અને તમે પણ એ ભગવાનની ઓળખાણ કરી છે આ લોકમાં પરલોકમાં. એ ભગવાનની ઓળખાણથી કેટલાય જીવો એ સત્સંગી થયા અને એના જીવનું કલ્યાણ થયું, સુખી થયા, એવી બધી ભગતે ખૂબ વાતો કરી. ભગતે પછી છેલ્લે એને તો મનમાં હતો ઓલો ડાબલો ત્યાં આવે છે, સત્સંગ કરતા જાય, કથા કરતા જાય, પણ હૃદયમાં હું ભાવના હોય એનું કંઈ નક્કી હોતું નથી, એટલે ડાબલાનું હું ઊંચી હોય છે. પછી છેલ્લે એમ કીધું તો ઓલો મહારાજે ડાબલો તમને આપ્યો છે ને એ તમે જરાક હાંસવીને રાખજો, અત્યારે મારે દરેક ગામડે જવાનું છે, આવીને પછી હું લઈ જાય, પણ અત્યારે તમે ડાબલો કોઈને ખબર ન પડે. ઓલા બહેનો કીધું કોઈને ખબર નથી, મને અમારી સિવાય કોઈને ઘરમાં કોઈને ખબર નથી. આ ચૂલો છે, ચૂલાની આગમણ, ઓલી રાખ કાઢવાની આગમણ હોય એ આગમણમાં ઊંડો ખાડો કરી અને વ્યવસ્થિત રાખી દીધો છે, ફરતે કોઈ એવી રીતે એનું બધું કપડાં વીંટી ના તે બધું વ્યવસ્થિત રાખી દીધું, કોઈને ખબર ન હોય. કોઈને ખબર ન હોય પણ ભગતને ખબર પડી ગઈ કે ડાબલો અહીંયા છે. જેને ખબર પડવાની હતી એને પડી ગઈ. ભગતને પછી રાત્રે એને આસન કરી દીધું, ભગત સૂતા, પણ નીંદર આવે. જેને સર્પ કેડો હોય એને વળી નીંદર આવે, વિસી કેડો હોય નીંદર ન આવે. એટલે આ સોનું છે, ધન છે, એ એમ કહેવાય કે વિસીનો કરડ છે, નીંદર ન આવે. રાત્રે વહેલા ઉઠ્યા, કોઈને ખબર ન પડે એમ સુલામાં ખાડો પીરો, ડાબલો કાઢ્યો, ભગત લઈને હાલતા થઈ ગયા, બગલ ઠેલો ખંભે નાખીને મેળ્યા દોડવા. પણ ભગવાનથી રહેવાય કે આ ભગતની એવી, આ બહેનો જે ભગત છે એમની એવી ભાવના, એમને એવો હૃદયનો પવિત્ર ભાવ કે આ સોનું છે એ ભગવાનના કાર્યમાં વપરાય, પણ આ ભગત લઈને ભાગ્યો. ભાગતા ભાગતા 5-7 ગાઉ સુધી ભાગી સવાર થઈ ગયું. સવારે મહારાજ આમથી હાલ આવતા જોયા, ઓહો અટાણે ભગવાન આવ્યા, ગઢપુર હતા અટાણે, રસ્તો સાતરી ગયા, ભગવાન એ બાજુથી દેખાણા. ભગત પાછા આમ, ભગતને હવે મગજમાં એમ થાય છે કે કેમ થાય, શું થાય, ભગત આ ભગવાન મને પકડ્યા વિના રહે નહીં. જેને ભગવાન પકડવા આવે એ બીજાથી કદાચ સટકી જવાય, બુદ્ધિ શક્તિથી સટકી જવાય, પોતાની શક્તિથી સટકી જવાય, પણ ભગવાન કોઈને સટકવા દે. એટલે ભગવાન આમથી આવે, આમથી આવે, ભગતને પકડી લીધા. ભગત કેમ ઘેરે જાવશો, ત્યાં રોકાઈ ગયા હતા, ઘેરે હજી પૂજ્યા નથી, એટલે કે ફેફે થવા માંડ્યું કે હું હગાને અહીંયા થોડુંક રોકાણ હતું, આમ હતું તેમ હતું. તો કે આ ઠેલી ખડિયામાં શું છે, મારા જેમાં તો પૂજા છે, પૂજા છે, બતાવત ખરા કેટલીક મૂર્તિ છે કેમ છે, પૂજા તો બતાવો, તમારી પૂજા મેં તમને આપી, પછી તમે તમારી પૂજાના દર્શન કર્યા નથી, પૂજા બતાવો. એ ભગતે પૂજા ઓલી ખડિયામાંથી ખડિયો મહારાજ લઈ લીધો ને ખડિયામાંથી ડાબલો કાઢ્યો ને ડાબલો ખોલ્યો અને ભગત મેળ્યા ધ્રુજવા, પરસેવો છૂટી ગયો, અરે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, ભગત ભગવાનના પગમાં પડી ગયા કે મહારાજ મને થોડુંક મન મારું લલચાણું, મને માફ કરો, હવે કોઈ દિવસ આવું નહીં થાય, ગમે એમ કરો, પણ હું તમારો છું, મારા સ્વભાવ ટાળવા કે એ તમારા હાથમાં છે, તમે મહારાજ મારી પર દયા કરો. મહારાજ કે એમ ન હોય, જેનો અપરાધ કર્યો હોય એમની પાસે તમારે જવું પડશે. ભગતનો અપરાધ કર્યો હોય એ ભગવાન પણ માફ કરી શકતા નથી, એટલે એ ભગત પાસે જ, એ બહેનો પાસે જ તમે જાઓ, માફી માગો, અને પછી ત્યાં જઈ અને તો જ તમારી પાપમાંથી તમે નિવૃત્ત થશો, નકર નહીં થાવ. એ ભગતવાળી પાસે ગયા અને બહેનો પાસે માફી માગી, શેઠે બેસીને કીધું કે મારું મન આ સોનામાં લોભાણું આવું થઈ ગયું છે, તમે જાતે આવીને મહારાજ પાસે આવીને આ તમે અર્પણ કરજો, અને મારી ભૂલ થઈ ગઈ છે, મારી ભૂલ માફ કરો. એટલે ભગવાને, ભગવાન તો દયાળો છે, ભગવાન પાસે કોઈ જઈને એમ કે ભગવાન હું તમારો છું, મારા ગુના માફ કરો, તો ભગવાન તો ગુના માફ કરવા માટે તૈયાર છે. ભક્તના ગમે તેવો પાપી હોય પણ ભગવાનને શરણે આવે, શરણાગત પાપ પર્વતમ ગણહિતવાન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિમન્યતે. એટલે ગમે તેવા મોટા પાપ કર્યા હોય પણ ભગવાનને શરણે આવે, બધાય પાપ બળીને ભસ્મ થઈ જાય. પણ જે આસુરી જીવ હોય એ ભગવાનને રસ્તે વળી શકતો નથી. જેણે ભગવાનને, ભગવાનના ભક્તનો અપરાધ કર્યો હોય, એમનો દ્રોહ કર્યો હોય, એ ભગવાન પણ માફ કરી શકતા નથી. ભગત પાસાવાળી સત્સંગમાં જોડાણા ખૂબ દીનભાવથી નાનામાં નાની સેવા કરે અને એકદમ સેવક ભાવથી, કારણ કે સેવા વસ્તુ એવી છે કે તમામ પ્રકારના પાપ એ ધોઈ નાખે. કોઈ સાધનથી આપણે એમ કહેવાય ને કે આ એટલે બહુ કાળું થઈ ગયું છે, આ બહુ આમ થઈ ગયું છે, તમે આ પ્રકારનું લિક્વિડ વાપરો તો ગમે એવું કાળું હોય, ગમે એવો કાટ હોય તો એ કાઢી નાખે, એવા ઘણા આવતા હોય કે ગમે એવો તમે આ લગાડશો એટલે વયું જાહે, સાફ થઈ જાહે. તો એ સેવા વસ્તુ એવી છે કે સેવાને લઈ અને એમના સ્વભાવ એ દૂર થતા હોય, સેવાની સાથે ભગવાનની ભક્તિ હોય, ભગવાનને ભગવાનના ભક્તનું મહિમા હોય, અને એ પ્રમાણે ઠેકાણે સેવા થતી હોય, ભગવાનને ભગવાનના ભક્તોને રાજી કરવા માટે સેવા થતી હોય, એ સેવાનું ફળ કંઈક જુદું મળતું હોય છે. એટલે ભગતે એવી સેવા કરી, ભગવાનની સાથે વિચરણ કરતા હોય, પછી આપણે બધા જાણીએ છીએ મેઘપુર ગામ છે જૂનાગઢ પીપળાના ની બાજુ, ત્યાં મહારાજે ઘણા દિવસ સુધી રોકાણા ચોરાસી કરી, બધાને બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, એટલા બધા જમાડ્યા પણ એવા આસુરી લોકો હોય એને ગમે એમ થાય તો ભગવાનનો ગુણ હૃદયની અંદર આવતો ન હોય. ઘણાને આપણે એમ કહીએ કે આ ગુરુકુળમાં 10 વર્ષ ભીણો, એટલા વર્ષ સુધી બુઢિયા દાદરની જેમ કેટલી હાકર ખાઈ ગયો, કેટલી કઢી પી ગયો, કેટલા લાડવા ખાઈ ગયો, પણ કંઈ ફિયર ન પીડ્યો, અટાણે સામો આવીને ઊભો. એવું ઘણીવાર થતું હોય પણ એમને ગમે એટલું થાય પણ એને ગુણ આવતો ન હોય હૃદયની અંદર. એટલે મહારાજે વચનામૃતમાં લખ્યું કે ગમે તેવો પાપી હોય, વડતાલનું વચનામૃત છે, પણ એને ભગવાનને ભગવાનના ભક્તના દર્શન થાય તો એ જીવ છે એના બધા તમામ પ્રકારના પાપ બળીને ભસ્મ થઈ જાય, કુતાર્થ થઈ જાય, કુપાત્ર થઈ જાય, અને એને ભગવાનમાં મનની વૃત્તિ ચોંટી જાય. કુપાત્ર હોય એ સુપાત્ર થઈ જાય. એમ તો આ ભક્ત મૂળજી ભગત પડખે બેઠા હતા અને મહારાજનું જેમ તેમ વાકું બોલવા મળ્યા. અમુક લોકો હતા કુસંગી, ભગવાન જમાડ્યા તો જમ્યા હતા, બધોય લાભ લીધો હતો, પણ વાકું બોલવા મળ્યા એટલે મૂળજી ભગત પડખે ઊભા થાય ને એમ કીધું, ખબરદાર મારા ભગવાનનો વાકું બોલ્યો છો તો એક તલવારને ઝાટકે તારું માથું ઉડાડી નાખીશ. એક શબ્દ પણ ભગવાનને વિશે બોલતા નહીં. મહારાજે ભગતને શાંત કર્યા, પણ ભગતથી રહેવાનું નહીં કે મારા ભગવાનનું આ વાકું બોલી જાય, હું કંઈ જેમ તેમ છું. એમ કરીને એક તલવાર મારી, એક ગાયે બે કટકા કરી નાખ્યા અને આખું ગામ એમની પાછળ પડ્યું. ભગત ભાગ્યા. મહારાજે પણ ઉદાસ થઈને ઘર ગામનો ત્યાગ કર્યો. ગામનો અંજળ એમને હરામ કર્યા કે આ ગામનું અમારે અંજળ ખપે નહીં. મહારાજ ત્યાંથી નીકળી ગયા. એમ કહેવાય છે મેઘપુર ગામની અંદર, ત્યાં આપણે જૂનાગઢથી અમે ઘણી વાર આપણે જતા હોય પંથીથી, તો ત્યાં નિત્યાનંદ સ્વામીએ દીક્ષા લીધી છે, પ્રસાદીનું ગામ છે. પણ મહારાજે અંજળનો ત્યાગ કર્યો. કપાસ વાવે ને તો નાનો નાનો થાય. એ ગામનો મારી સાથે વિદ્યાર્થી ભણતો હોય તે અહીંયા જામનગરમાં છે, ઘણી વાર આવતો હોય, અમે બધી વાત કરતા હોય કે સ્વામી કપાસ થાય તો બબે ઝીંડવા થાય, જુવાર વાવે તો એક સોળો આવ્યા હોય, એક સોળો 10 ફૂટ આઘો હોય ને વચ્ચે હુકાઈ ગયું હોય ને ઝીણું ઝીણું બધું હોય, કંઈ થાય નહીં. પછી વળી મોટા સંતોએ થોડી કૃપા કરીને તો એ જોઈ એવું નહીં, પાણી સારું હોય, ખેતર સારું હોય, વાવે પણ એમાં પાક સારો ન આવે. મહારાજની એવી દ્રષ્ટિ પડી ગઈ. તો એ ભુરજી ભગતની વારે ગામ છું અને ભગત એકદમ દોડતા જાય છે. પછી એમ કીધું આગળ ગયા તો તમારા સ્વામી ભગવાનના સમ છે, ત્યાં ને ત્યાં ઊભા રહી દેજો. ભગત ઊભા રહી ગયા અને જેટલી લડત થાય એટલી લડત કરી, જેટલાને ઠાર કરવાના શક્તિ હતી એટલે એને મારી નાખા. ભગતને છેલ્લે બધા ગામ લોકોએ ભગતને પણ મારી નાખા. એ સમયે મહારાજ ત્યાં ભગત પાસે આવ્યા અને ભગત બસ મહારાજના દર્શન થાય એટલે મારું જીવન ટૂંકાવી નાખું, બસ ભગવાનના દર્શન માટે. એમના નેત્રોની અંદર બસ જીવ હતો, બાકી તો બધું કાંઈ હતું નહીં. મહારાજ આવ્યા, ભગવાનના દર્શન કર્યા. મહારાજે કીધું ભગત તમારે અમારે ખાતર તમે એટલું કર્યું, તો ભગત તમારે આ લોકમાં રહેવું છે કે અમારા ધામમાં આવવું છે? મહારાજ મેં કંઈ ઘરનો ત્યાગ કર્યો છે, જે કંઈ સેવા કરી છે, જે કંઈ ભજન કર્યું છે, જે કંઈ તમારે અર્થે કર્યું છે, જે કંઈ મારા સ્વભાવ હતા એ સ્વભાવ, એ બોલી નહોતા શકતા પણ એની મનની એવી ભાવના હતી કે મેં તમારે માટે અને બસ તમારા ચરણોમાં મારે સેવામાં રહેવું છે, આ લોકમાં મારે રહેવું નથી. ભગત મહારાજ તમારે શરણે લઈ લ્યો અને સદાયને માટે મને તમારું સુખ આપો એમ. પછી ભગ મહારાજે એમને પોતાના ધામમાં તેડી ગયા. એમનો જીવ ત્યાં વયો ગયો. પણ સાથે એક રામ ભગત હતા, એ થાણા ગળોળના રામ ભગત, એમને તાજો સત્સંગ થયેલો. મુક્તાનંદ સ્વામી એમના ગામમાં ગયેલા અને સ્નાન કરવા ગયા અને ભગતને ગુણ આવ્યો કે આવા સારા સાધુ છે, રામનું ભગત ભજન કરતા અને આવા સ્વામી ભગવાનના આવા સંત, એમને હૃદયમાં ગુણ આવ્યો, એને સત્સંગ સ્વીકાર્યો. પણ નવે નવા ભગત એટલે એમ થાય કે આવું બધું થયું તો આ ભગતનું શું થાય, ખુદ ભગવાન હાજર હોય અને આવું થાય. ત્યારે રામ ભગતને કહો કે પૂછ્યું, ભગત તમને કાંઈ વાંધો નથી ને, નવે નવા છો તો સત્સંગમાં આવ્યા છો, કાંઈ વાંધો નથી ને? અરે મહારાજ, આટલામાં ભગવાન મળ્યા, સંતો મળ્યા, ચરિત્રો તો મહારાજ જુદા જુદા કરતા હોય, મને વાંધો ન આવે. મહારાજ કે એને મુક્તાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા છે, હવે એને કાંઈ વાંધો ન આવે. બીજા કોઈ એવા ગુરુ મળ્યા હોય તો વળી વાંધો આવે, પણ મુક્તાનંદ સ્વામી એમને મળ્યા છે, મુક્તાનંદ સ્વામીનો સત્સંગ છે, ગમે તેવું થાય તો એને વાંધો ન આવે. પછી મહારાજ ત્યાંથી ગઢપુર પધાર્યા એટલે આ સ્વામીની વાતોની અંદર એવું આવ્યું કે સ્વભાવ ટાળવા કઠણ છે, સત્સંગ મળ્યા પછી જે આપણામાં કાંઈ સ્વભાવ હોય એ સ્વભાવ ટાળવા કઠણ છે, સત્સંગ મળ્યા પછી આપણા કેવા કાંઈ સ્વભાવ હોય એ ટળે અને ભગવાનની ભક્તિ આપણા હૃદયમાં આવે. આપણે સેવા ભાવનાથી એવા ખુલ્લા હૃદયથી પ્રેમ ભાવથી ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનને શરણે આવીએ, સત્સંગ કરીએ તો આપણું જીવન ધન્ય બની જાય અને મહારાજ આપણી ઉપર રાજી થાય, અમને એમના સુખે આ લોકમાં પરલોકમાં એ ભગવાન આપણને સુખી કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ નારાયણમ નીલકંઠમ ભજે સહંસમ મહારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ